سورة دهر سورة نمبر 76. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کروچو خوب اج موٹا مہربان نے بہو جر رحم والا اللہ نا نام تھی. هل أتانا الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا. શું માણસ ઉપર એક એવા કાળની એક એવા સમયની મુદ્દત પસાર નથી થઈ કે જે દરમિયાન તે કોઈ બયાન કરવા જોગ વસ્તુ જ ન હતો. બેશક અમોએ માણસને ઔરત અને મર્દના ભેગા કરેલા મનીથી પેદા કર્યો કે જેથી અમે તેને અજમાવીએ, પરીક્ષા કરીએ. પછી અમોએ તેને સાંભળનાર, જોનાર બનાવી દીધો. બેશક અમોએ તેને રસ્તો દેખાડી દીધો, પછી ભલે ને તે એહસાન માનનારો થાય, શુક્રગુજાર થાય કે ના શુક્રો. બેશક અમોએ ઇનકાર કરનારાઓ માટે, યાની કે હકનો ઇનકાર કરનારાઓ માટે, બેડીઓ તથા તોક તથા ભડભડતી આગ તૈયાર કરી રાખી છે. બેશક નેકી કરનારા લોકો તે પ્યાલામાં પીવે છે કે જેમાં કપૂરનું મિશ્રણ છે. તે એક એવું ઝરણું છે, એવું વહેણ છે કે જેમાંથી અલ્લાહના ખાસ બંદા પીવે છે ને જોઈએ તેવી રીતે તેઓ તેને વહેવડાવે છે. દરેક માનતાઓ ને મન્નતો તેઓ પૂરી કરે છે ને તે દિવસથી પીવે છે કે જેની સખ્તાઈ ઘણા લાંબા અને પહોળા વિસ્તારમાં એરિયામાં ફેલાયેલી હશે. અને આધાર વગરનાઓ, મિસ્કીનો તથા યતીમોને તથા કેદીને પોતાની ખ્વાહિશ છતાં ખાવાનું ખવડાવે છે ને કહે છે કે અમે સિર્ફ અલ્લાહની ખુશી માટે જ તમને ખવડાવીએ છીએ, તમારાથી અમે ન કોઈ બદલો માંગીએ છીએ અને ન એહસાન કે શુક્રગુજારી. અને અમે તો અમારા પાલનહારથી તે દિવસનો ખોફ કરીએ છીએ કે જે ભયંકર અને દુઃખ આપતો હશે. પછી અલ્લાહ તેમને તે દિવસની સખ્તાઈથી બચાવી લેશે અને તેમના ચહેરાને તાજગી ને જગમગાટ ને ખુશખુશાલ કરી દેશે. ઓ જઝ અને તેઓએ સબર કરી છે, ધીરજ કરી છે, તે કારણે તે તેનો બદલો જન્નત અને રેશમી કપડાં અતા કરશે. તેઓ તે જન્નતોમાં સિંહાસનો પર તકિયા લગાડી બેઠા હશે. તેમાં તેઓને ન ઘણો તાપ લાગશે અને ન ઘણી ટાઢ. અને તે જન્નતના ઝાડોની છાયા તેમના પર ઝૂકેલી હશે અને ફળોની લૂમો તથા ઝુમખા જોઈએ તેટલી તેમની પાસે કરી દેવામાં આવશે. ને તેમની સામે ચાંદીની સુરાહીઓમાં દોર ચાલશે અને એવા જામોમાં પણ કે જે બિલ્લોરના હશે. આરપાર દેખાતા જામો પ્યાલાઓ કે જે ચાંદીના બનેલા હશે, જેનો બરાબર માપસર અંદાજો કરી લીધો હશે, યાની કે જન્નતવાસીઓની જરૂરિયાત મુજબના પીવડાવનારાઓએ યોગ્ય અંદાજો કરી લીધો હશે. અને તે જન્નતમાં તે જન્નતવાસીઓને એવા પ્યાલા પીવરાવવામાં આવશે કે જેમાં સૂંઠનું મિશ્રણ હશે. તે જન્નતના તે ઝરણામાંથી કે જેનું નામ સલસબીલ રાખવામાં આવ્યું છે. અને જન્નતીઓ પાસે એક ધારા એક સરખી ઉંમરના રહેનારા છોકરા આટા ફેરા ખાતા રહેશે. જ્યારે હે માણસ, તું તેમને જોયે તો તું તેમને અહીં તહીં વિખરાયેલા મોતી છે એમ ગણી લેશે, એમ ધારી લેશે. અને જ્યારે તું ત્યાં નજર ઉઠાવીને જોશે તો બેહિસાબ નેમતો અને મહાન બાદશાહતને સલ્તનત તું જોશે. તેમના ઉપરના કપડા ઝીણા લીલા રેશમી અને કિનખાબના હશે ને તેમને ચાંદીના કંકણ પહેરાવવામાં આવશે અને તેમનો પાલન કરતા તેમને પાક પીણું પીરાવશે. ને તેમને કહેવામાં આવશે કે બેશક આ તમારો બદલો છે ને તમારી કોશિશોની કદર કરવામાં આવી છે. એ રસૂલ, બેશક અમોએ તારા ઉપર આ કુરાને મજીદ કટકે કટકે ઉતાર્યું છે. માટે તું તારા પાલનહારના હુકમની સબરની સાથે વાટ જો, ને તેઓમાંથી કોઈ ગુનેગાર અથવા નાશુકરાઓ ને એહસાનોને ભૂલી જનારાઓનું કહેવું ન માન. અને તું સવાર સાંજ તારા પાલનહારનું નામ લેતો રહે. ને રાત્રિના કોઈ ભાગમાં તેને સિજદો કર, તથા રાત્રિમાં લાંબો વખત તેની તસ્બી પડ્યા કર. બેશક આ લોકો આ પળમાં નાશ થનારી દુનિયાને દોષ રાખે છે અને ભારે દિવસને પોતાની પાછળ મૂકી દે છે. અમોએ તેમને પેદા કર્યા ને અમોએ તેમના બાંધા મજબૂત કરી દીધા, ને જ્યારે અમે ચાહીએ ત્યારે તેમની જગ્યાએ તેમને બદલી તેમના જેવા બીજા લઈ આવીએ. બેશક આ કુરાને મજીદ એક નસીહતને સબક છે, માટે જે ચાહે તે પોતાના પાલનહાર તરફનો પહોંચવાનો રસ્તો હાંસિલ કરી લે. ને જ્યાં સુધી અલ્લાહની મરજી નહીં હોય તમે એવું ચાહશો જ નહીં. બેશક અલ્લાહ મહાન આલિમ ને હિકમત વાળો છે. જેને ચાહે છે પોતાની રહેમતમાં દાખલ કરી લે છે, ને ઝુલમગારો માટે તેણે દુઃખ આપતી સજા તૈયાર કરી રાખી છે.